para yo ni buscar un ataúd de... આપડે જે તે રસ્તે આત્મજ્ઞાન થાય એ માર્ગ સાચો ટપાલુ દેવ એ છે આપણે આત્મજ્ઞાન થાય એ માર્ગ સાચો ટપાલુ દેવ એમ કે આ લોકો ને આ દાસરણ તો ભવન છે જ નહીં આ જૈનો ને બાકી મૂળ વસ્તુ આપવાના આત્મજ્ઞાન રહી છે એટલે આચાર્ય મહારાજ જોડે સંસ્થામાં ચર્ચા કરો તો કઈક લાભદાયી થઈ પડે બધાને આચાર્ય સાથે આ વિષય ઉપર ચર્ચા કરવાનો વાંધો જ નથી પણ આચાર્ય તૈયાર હોવા દે તૈયાર છે તમે ચાલો તો હું લઈ જાઉં તૈયાર હોવા દે કોઈ પણ આચાર્ય તૈયાર હોવા દે વિજય રામચંદ્ર જેવું કહ્યું હતું બધા આચાર્ય ભેગા કરો થોડા ઘણા ભગવાન ના વખત માં ભેદ હતા ઝઘડા હતા તમારે પડતો નહીં જશે તમે તમારું કામ કરી દો એમને પોતે જ ના પડી એ ભગવાન ના વખત માં ઝઘડા હતા ક્યારે મેં ઝઘડા કર્યા કેમ લખ્યું સર્વજ્ઞ નથી એ લખનારે લખ્યું પણ ખરી રીતે કારણ સર્વજ્ઞ છે શું કહ્યું કારણ સર્વજ્ઞ એટલે અમે તો સર્વજ્ઞ થયા નથી પણ સર્વજ્ઞ થવાનું કારણ નું જીવન થઈ રહ્યું છે મારા માટે પૂછ્યું કે તમે સર્વજ્ઞ કેવી રીતે લખો છો સર્વજ્ઞ સર્વજ્ઞ હું થયા નથી સર્વજ્ઞ થવાનું કારણ કેવી રહે તે માટે સર્વજ્ઞ કે કોઈ તો ચાલે જેમ અહીંથી માંડવી અહીંથી ગાંધી પર ગયા એવું અહીંયા કોઈ પૂછે કે ગાંધી ક્યાં ગયા ત્યાં ગાંધી પર પણ હોય નહીં તે મજબૂત આચાર્યો છે ત્યાગ એવો છે સંયમ એવો છે એવા સંજોગો ભર્યા નથી મને અનુભૂતિ થઈ છે એની પાસે લોકો પાસે જ્ઞાન બી છે આત્મ જ્ઞાન બી છે લોકો પાસે પણ કેતા નથી ખોટું બધાને માટે તમારા માટે એ જ નિયમ લાગુ પડે મારે તો બધું ના થાય આ નાક કાપે તો બધું ના થાય એથી રાત પોતા મારે પીડે જતા કારણ દેહ નો માલિક નથી પછી તમારે જે કરો તે મારે શું દેખા દે વાણી નો માલિક નથી મન નો માલિક નથી તારા આત્મ નામ થાય આત્મ નામ તો મન વચન કયા થી પર થાય ત્યારે આત્મ જ્ઞાન એવી પહેલી વસ્તુ નથી અઘરામાં આ દુનિયામાં આ કેવળ જ્ઞાન કરતા કેવળ જ્ઞાન કરતા અઘરી વસ્તુ હતા આત્મ જ્ઞાન છે બરાબર મેં ગઈકાલે આપણે સવાલ કર્યો કે આ સહેલું નથી એકદમ એક કલાક માંથી શકે ને આત્મજ્ઞાન એ દુર્લભ વસ્તુ છે આત્મજ્ઞાન આ કાળ માં દુષ્મ કાળ માં બહુ અઘરી વસ્તુ છે. ના ના, તારા કાળ માં દુર્લભ હતા, આશ્રમ ની અંદર દુર્લભ કાયમ માટે મોક્ષ પદ પર આવી ગયા, સંયમ માર્ગ માં આવી ગયા. સંયમ માર્ગ એ મોક્ષ માર્ગ. બધા સાધુ બી એ જ પ્રમાણે છે, વૃત્તિ માં બધા છે, સંયમ માં છે. સાધુઓ પણ બધા વૃત્તિ માં સંયમ માં છે ને? બાહ્ય સંયમ ને સંયમ નહીં કહેવાય, બાહ્ય ત્યાગ કહેવાય. અંતર સંયમ ને સંયમ કહેવાય. રોજ માન કટાયો કટાયો સંયમ હોય તે સંયમ કહેવાય. ડેફિનેશન જુદી છે દાદાજી, સંયમ ડેફિનેશન કહેવામાં કે કટાયો સંયમ એટલે સંયમ કહેવાય. નહીં, બહારનો સંયમ બહારની તો અંદર ના હેલ્પિંગ માટે છે. એટલે સંયમ મુખ્ય વસ્તુ જોઈએ. નિરંતર સંયમ મળે છે, નિરંતર. એમ શું કારણ, પાંચ આજ્ઞા માં આપેલી છે ને, એ પાંચ આજ્ઞા ની બહાર માં કોઈ રહેતું જ નથી. મન ના વિચારો ચાલતા હોય તો એ દ્વારા ના થાય. મન મન જુદું જ રહે હંમેશા. મન ને આત્મા એકાગ્ર થાય નહીં. મન આત્મા એકાગ્ર થયો સંસાર અને મન આત્મા બે જુદા પડ્યા. એ ભૂગલ મન ભૂગલ છે અને આત્મા આત્મા ચેતન છે. અહીં જુદા પડી ગયેલા બધા. એટલે પછી આમ આમ ધરીને ગધેડા ને ખેંચ ખેંચ કરે ને તો એ કશે નહીં. અને તમને અડે તો મને મને મને મને એ જ રોગ છે. સંસાર રોગ છે. તે પાછો ક્રોનિક થઈ ગયેલો છે. કેવો છે? સંસાર તો મારી ના વખત માં હતો, પણ હતા તો ક્રોનિક થઈ ગયેલો. કેવો છે? અને પછી છઠ્ઠા ડબલ ક્રોનિક થયો પછી ખરા. આ એક ક્રોનિક છે તો હજી અમારી કઈક વારે બસ છઠ્ઠો આર વારે માણિકલાલ ભાઈ આવો અહીંયા આ પ્રકર જઈને તમે ખોટે રસ્તે છે. બધે ઊંધા રસ્તે, બિલકુલ એ ઊંધે રસ્તે છે. નિષ્પક્ષપાતી હોવાથી બાકી ખોટું ગ્રહણ થયા પછી પેલું નવું હાથું હોય તો વાણી હતો લેવાય નહીં. અને ખોડાય એવી સ્થિતિ થઈ છે. સ્થિતિ એવી થઈ છે. આપની કૃપા થી જાણી ગયું. પછી મેં મારો અવર્ણીય પ્રસંગ કહી દીધો અમને. એમનો ભાગી જાય ના સમજવા ને એમને આજે આવવાનું બન્યું. એક જ જીવ પાછો હોય તો આ જીવ ઊંધે રસ્તે જ ગ્રહણ થયેલો. પ્રશ્ન પૂછ્યો કે આ વસ્તુ તમે કેમ પ્રાપ્ત કરી શક્યા? એ કેવળ કરું દાદા ભગવાન ની કૃપાદ્રષ્ટિ ને આભારી છે. આમાં મારું કશું જ નથી. કૃપાદ્રષ્ટિ જેવા કહીને જે જ્ઞાનીઓને જ્ઞાન પ્રાપ્ત કરવું સરળ છે, પણ જ્ઞાનો ની કૃપાદ્રષ્ટિ દાદી જે દેહ માં નથી રહેતા, જે મનમાં રહેતા નથી, જે વાળી નથી, જે મારી જ નથી. ચૌદ લોક નો નાશ કરાય અને આ જ્ઞાની ખટપટિયા જેમ કરી લોકો કલ્યાણ પામે એટલી જ ચટપટ હોય. મારી ભૂલે કાઢે પાછા માત્ર પેલો એટલો છે કે તમે મારાથી જે મરી જશે તેથી તમને શંકા છે. શું છે? શું શંકા છે? મારાથી જીવ કરી જશે. તમારે જે છે એ બેટા આ પગ મારો નથી એવું મારે આ બોડી જ મારું નથી. માલથી પણ નથી. જ્યાં માલથી પણ ના હોય તો આગળ કોઈ જોશે ભગવાન ના પાડી. ભગવાન ના કરી. ભગવાન જ ના પાડી. સંપૂર્ણ અહિતકર્મ છે. સંપૂર્ણ અહિતકર્મ એ આત્મામાં ભોગ ડિપાર્ટમેન્ટ માં જ રહે છે. આત્મા અહિતક જ છે. જો આત્મામાં રહો તો અને જો દેહના માલિક છે તો અહિતક છે. અને આ ઉદાહ ધરપણી આશ્ચર્ય કહેવાય છે. શું કહ્યું? અસર્યથી પૂજા અને કહેવાય છે કે સંયમ દેખાતો નથી. બાહ્ય સંયમ કોઈ દેખાતો નથી. પૂજા કાર્ય કરે છે. અસર્યથી પૂજા નામનું ગીત આશ્ચર્ય અને કહેવાય છે. તમને મને પર્યટન ઉડી ગયું છે. અધિજ્ઞાન સુધી નો છે. હજી પૂર્વ બહુ નું કઈ કાર હોય ને પણ કોઈ પુણ્ય ને ઉદય થી કોઈ દેવ ની સહાયતા હોય એકદમ તો આવે ને જાય. આવે ને જાય કોઈ દેવ ને સહાયતા કરે સર. સવાલ વિજ્ઞાન કોને કહેવાય છે? જોઈ ના શકે એટલે ઉપયોગ મૂકીને કરતો જાઓ. તમને રજૂ નથી કરી શકતો પણ ટાઈમ પાકી જશે. સર્વજ્ઞ દાદા ભગવાન પાસે ત્યારે ઘણા થઈ જશે ત્યારે કહીશું. અત્યારે એ પ્રશ્ન અવિજ્ઞાન માં પૂરો મારી દે ના દેખાય. મારી દે નો કોઈ વાત નહીં. ઉપયોગ મૂકીને આમ ઉપયોગ જીવિત અવિજ્ઞાન હોય છે. પરમાવધિ નો આવીને જાય. આવીને જાય નહીં. પરમાવધિ નો હોય. પરમાવધિ હોય તો બધું દેખાય. પરમાવધિ માં શું દેખાય? ભૌગોલિક બાબતો. કેવી ભૌગોલિક બાબતો તે પરમાવધિ માં દેખાય. પણ તે બહાર નું પણ અત્યારે પરમાવધિ માં હોય ને. અત્યારે હજી લોકો પૂરો બનવું હોય તે કોઈ ખૂટી નીકળે. પરમાવધિ અભિજ્ઞાન જ હતું. એ જે પાછા હતા દેખાતા એ અભિજ્ઞાન જ હતું. રાકેશ મળનાર એ અભિજ્ઞાન માં તમારી કહેતા છે. આવું બધું કોઈ નીકળ્યા કરે છોકરા કોઈને કોઈ આમ થયું કોઈ આમ થયું આપડે આપણને શું લાભ થાય એટલું જોવું આચાર્ય ને મન તો કબૂલ કરતા નથી કે તમારે કબૂલ કરવું છે કે નહીં તો સત્સંગ માં આવતા રહેજો બરોબર આપડે દયા થઈ જવું આ જગત ને દયા કરવા જશો ને તો માર ખાશે કોઈ પણ રસ્તે પણ મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય તો એના જેવું ઉત્તમ રસ્તો નથી કોઈ પણ રસ્તે કોઈ પણ રસ્તે ગર્ભ કહ્યું છે ને કે જ્ઞાની કેવા ભાવ નિરંતર આત્મઉપયોગ હોય શું કહ્યું અને તો એની પાસે તું ત્યારે સર્વભાવ અર્પણ કરી ઘટ્યો છે પછી જો મોક્ષ ના હોય તો મારી પાસે ગેરંટી આપી છે કોઈએ ગેરંટી નથી આપી આ કામમાં કોઈએ ગેરંટી આપી નથી પ્રભાવે ગેરંટી આપી જો આવા જ્ઞાની પુરુષ હોય અને જો એને એને એક બહુ જો તારો અર્પણ કરી અને પછી જો મોક્ષ ના હોય મારી પાસે દીધી એને ગેરંટી કોઈ આપી કર્મ બંધાય છે ને ના બંધાય આ નિર્દય કરો બધા કર્મ નિર્દય કરો જ્ઞાન થાય ને જ્ઞાન ના થાય જ્ઞાન જ્ઞાન ના થાય તો પછી આત્મજ્ઞાન ના પછી ના જે મતિ શ્રુત અવધિ કેવળ જ્ઞાન મન પરિજ્ઞાન એ બધા ના શ્રુત ની જરૂર નથી મતિ શ્રુત ને કેવળ અવધિ ની કઈ જરૂર નથી મન પરિજ્ઞાન ની જરૂર છે આત્મજ્ઞાન જાણી તો બહુ બરોબર એ તો બધા એ બધું મતિ જ્ઞાન મુખ્ય કારણ છે આ મતિ જ્ઞાન તો ક્રમિક માર્ગ માં ક્યારે પાર બધા આચાર્ય મતિ જ્ઞાન વાળા છે શ્રુત જ્ઞાન વાળા છે પણ મતિ શ્રુત તમને હોવું જોઈએ કેવું મન પરિય બે જાત નું જ્ઞાન ના અવધિ જ્ઞાન બે પ્રકાર નું થાય મિથ્યા હોય અને સમ્યક હોય સરખી બે મિથ્યા અવધિ જ્ઞાન હતું બધે વર્ષે એના શું થશે એ બધો જોઈ શકતો હતો ડિરેક્ટ આત્માથી જોઈ શકતો હતો પણ મિથ્યા એને કુઓ થઈ ગયા છે શું કહે છે કુઓ મિથ્યા અને આ શાસ્ત્રો જે પુસ્તકો મિથ્યાથી લખેલો હોય તે વાંચે તો મિત્ર મિત્ર છે ને શાંતિ લોકો ઠંડક રહે પણ એમને કહ્યું એ લોકો કરે ને એ તો કલ્યાણ થઈ જાય સસંગ રોકે તો કલ્યાણ થઈ જાય સસંગ રોકાય જે રીતે જ્ઞાની બોધ મળે તો સસંગ રોકાય આજ્ઞા મળે તો સસંગ રોકાય અભિજ્ઞાન તો બધા બહુ પ્રકારનો હોય મન અપર્યાકાર બી એક પ્રકારનું હોય એ તમને હોય અને જ્ઞાની પુરુષ ને જીવ કહેવાય છે શું કહેવાય છે જે આત્મજ્ઞાની પુરુષ છે જેને પુસ્તક પોતાનું વાંચવું નહીં પડતું જેને મારા પોતાનું કહેવી નહીં પડતી જ્યાં મારા છે જ્યાં પુસ્તક છે ત્યાં એ લોકો ભણતા છે કોલેજમાં ભણી રહ્યા નથી પુસ્તક અને મારા જ્યાં સુધી છે ત્યાં સુધી ભણતા કહેવાય અને ભણી રહેલા પણ ગણતા હોય મનનું ઠેકાણ કરવા માટે લાકડાની મારા ફેરવે છે તે લાકડા ની પાછી તાર મારા ફેરવી જ પડે ત્યારે નહીં તમારે બહુ મોટી મોટી ગજબ ની સિદ્ધિ જોઈશે તમારી બહુ મોટી ગુણ આ પામી જ ન શકે મૂળ બધા નથી ભાઈ પામી શકે જબરદસ્ત ગુણે એમનું બધી ગુણ હોય આવું મોક્ષ મેળતો ચાલતો મોક્ષ થાય એવું કોણ પામી શકે એના એની ભૂલે ક્યાંથી લાવે તમે જેને આત્મા જાણો છો તે આત્મા જ આવડી મોટી ભૂલ કેટલા થયા તા જેને તમે આત્મા માનો છો તે આત્મા જ આત્મા અચળ સ્વભાવ નો કેવો છે અને તમે સતત ને આત્મા માનો છો ત્યારે માનો છો નીકળ નીકળ આત્મા ને આત્મા કહો છો નીકળ નીકળ છે એ આત્મા જ નહીં લાખ અવતાર સુધી આવના આત્મા ગણ શું દળ ભરે નહીં એ આત્મા જ્ઞાની પુરુષ પાસે પ્રાપ્ત થવો જોઈએ જેને તમે આત્મા માનો તે આત્મા સાધુ આચાર્ય જયારે આત્મા માનો તે આત્મા આત્મા તો એક ફરજો કરી માન્યતામાં આવી ગયો નહીં તો એને તંકિત કહેવાય સાચો આત્મા માન્યતામાં આવે એનો સંકેત તમે કયો આત્મા માન્યતામાં આવ્યો છે શાસ્ત્રોમાં જે પ્રમાણે છે સાચો આત્મા બિલીફ માં આવે તો સંગીત કહેવાય. તો લોકો સંગીત છે ને એટલે આપણે જૂઠા આત્માને માને છે લોકો. એવું તમે સમજાય પિરાતી પછી આત્મા કહો છો ત્યારે ધારો ધારો એક ક્ષણ પણ આત્મા જોયો નથી, સાંભળ્યો નથી, સુણ્યો નથી, કરતા નથી, ત્યાર પછી લાખ અવતાર સુધી ગમે તે ક્રિયાઓ કરો ને મોક્ષ માર્ગ મળ્યો નહી એટલે અન્ય માર્ગ ઉપર કહે આ લોકો તેના પર ના કરે કોઈ માર્ગ મળતો જ નથી ને. મોક્ષ માર્ગ તો આ મહાવીર ભગવાને બતાવ્યો છે એ માર્ગે મોક્ષ તરીકે જાય છે ને બધા. મોક્ષ માર્ગ તો સાધુ આચાર્ય બધા કે છે બંધ થઈ ગયો છે એ બાર મોક્ષ માર્ગ બંધ થઈ ગયો નથી. તેથી બધા ઉધર હશે ચાલ્યા કારણ સાધુ માત્ર મારા જો આ મોક્ષ માર્ગ જાણતા નથી એટલે બતાવી શકે નહીં એટલે એમને એમ લાગ્યું કે આપડે બંધ થઈ ગયો બાર એટલે કપાલ દેવ કહ્યું કે મોક્ષ માર્ગ બંધ થઈ ગયો નથી આ સાધુ આચાર્ય નું માનતો નહીં તો મોક્ષ માર્ગ ચાલુ જ છે. ચાલુ છે પણ જેમાં માર્ગ ચાલતા નથી મોક્ષ માર્ગ નો એટલે મને જઈને પૂછાવે છે મોક્ષ માર્ગ બંધ થઈ ગયો આ લોકો કે છે તારે મારે કેવું પડે છે મોક્ષ માર્ગ એટલે શું બંધ થઈ ગયું તે હું તમને કહી દઉં. આ કારણો જન્મેલો કોઈ મોક્ષ સીધો ડિરેક્ટ ના જાય મોક્ષ માર્ગે છે. 25,000 નો ચેક હોય 25,000 નો ચેક મોક્ષ માર્ગે છે અને અત્યારે મોક્ષ માર્ગ નથી તો અત્યારે કેટલા નો ચેક આપડે કઈક તો ચેક તો હશે ને. મોક્ષ માર્ગ ચાલુ હોય તો 25,000 નો ચેક આપડે માનીએ પણ આ લોકો કે મોક્ષ માર્ગ બંધ થઈ ગયો એટલે કેટલા નો ચેક ધરાય ચેક કેટલા 5,000 2,000 ધરાય ને કેટલા ધરાય. અર્ધો મોક્ષ માર્ગ ગયો છે ત્યારે નહીં રહ્યો છે નહીં રહ્યો છે મોક્ષ માર્ગ બંધ છે એવું કોઈ કહેતું નથી એમ બધા જ બધા અને શાસ્ત્રકારો થઈ શકે નહીં એટલે પછી મોક્ષ બંધ થઈ ગયો એવું બધું માની બેઠા છે. અમુક આચાર્યો નથી માનતા અમુક આચાર્યો નથી માનતા કે મોક્ષ માર્ગ ચાલુ કેવું સમજે છે બરોબર ને. પણ વસ્તુ સ્થિતિમાં કેટલો ફેર થયો તે જાણો છો તમે. મહાવીર ભગવાન 25,000 નો ચેક મળતો હતો મોક્ષ ફૂલો હતો અત્યારે મોક્ષ ફૂલો નહીં તો કેટલા નો ચેક હશે 1,000-2,000 નો ચેક તો મળતો જ નથી. અત્યારે 24,999 પૈસા રોકડા મળે છે કેટલો મોક્ષ માર્ગ ખુલ્લો છે એક જ પૈસા બાકી ખુલ્લો છે ખુલ્લો છે ખુલ્લો છે બહુ જ અમુક જ આચાર્ય મારા અમુક પાર્ટી પર નથી કે ખુલ્લો, બીજા બધા બંધ થઈ ગયો. આ મોક્ષ તો થઈ ગયો, હવે કરવાના ક્યાં રહ્યો? મોક્ષ થઈ ગયો કોને કહેવાય? કે જેને ચિંતા ના થાય, ગરીબ ના થાય, વધુ કપાય તો કશું હશે ના થાય, ધંધો જતો રહે, ધંધો જતો રહે. ભગવાન મહાવીર ને એમને આટલા બધા થયા તો અમને એક ભાવ માં કેમ થયું? સારા કાંડા લોકો અમને ના આજના આ જગત છે એને ચોથી પોથી થતી હતી, ઘર પહોંચી છે એટલે સારા કારના લોકો ને ચોથી પોથી થતી હતી. એ ઇનામ તો બહુ મોટા માણસ મળે. આ લોકો આ તો ચોરી આ કહેવાય બિચારા, અમને પાપ જ શું કરતા આવડે? આ તો ચોરી છે. પેલા બીજા આરામો ભગવાન શુક્રદેવ ચારામણ કરવા મળ્યા, બીજા આરામ શરૂ કર્યું ચારામણ, ચોથા આરામ ચાર ચાર કર્યું, અને હવે જે પાંચમા આરામ જે ચોરી રહ્યું છે એ ચોરી ઉઠે. કારણ બંધારણ અટકી ગયેલો થઈ ગયું, એવું તમને સમજાય ખરું? તમે કારણ બંધારણ કોઈ ધીરી થઈ અને એ તો બધું જ જાણે, કોણ કરે છે તે જાણે, હું કોણ છું તે જાણે, પોતે કોણ તે જાણે, આ કર્મ કરે કર્મ કોણ કરે તે આપણું કરે છે પણ તે જાણે, બધું જાણે, બધું જ્ઞાન આચાર્ય હોય. આ જ્ઞાન સર્વ સમાધાની કહેવાય છે. કોઈ કોઈ કાળ માં અસમાધાન થાય જ નહીં. પછી આગલા ભાવ ની ખબર પડે કે નહીં? આગલા ભાવ ની ખબર પડે કે નહીં જ્ઞાન દ્વારા? તો પછી આગલા ભાવ ની ખબર પડે કે નહીં જ્ઞાન? આગલા ભાવ ની જરૂર નથી. આગલો ભાવ અંબાર હોય, ભૂરકા માં નું કામ છે. સાયન્સ છે, વિજ્ઞાન જેવું છે. આ વિષય આ વિજ્ઞાન જેવું છે તો પછી ખબર પડે કે નહીં? આ વિજ્ઞાન છે. ગઈકાલે આપે કહ્યું કે આ તો વિજ્ઞાન છે કે છે? તો એનાથી ખબર પડે કે નહીં? નિરંતર બધા શંકા નથી ને? શંકા ભરી બધા પછી શંકા ભરી છે એમને તો બરાબર છે. હું મારી વાત કરું, ચલો મને શંકા. તમારી વાત એવું છે કે તમારે આખું બોડી પોઈઝનસ થઈ ગયેલું છે. શું છે? માઇન્ડ પોઈઝનસ થઈ ગયેલું છે, વાણી પોઈઝનસ થઈ ગયેલી છે. એટલે તમે તમારો દોષ નથી, તમને આ ઝેર ચડી ગયું છે. શું છે? આ ઝેર ઉતરે જ્ઞાની પુરુષ ની પાસે બેસો ત્યારે આ ઝેર ઉતરી જાય, ત્યાર પછી કોણ થાય? શું કર્યું? તેનું ઝેર તો ઉતરી જવું છે ને. એક સાપ તંગ્યો હોય છે તો એનું ઝેર ચડેલું હોય ત્યારે ઉતારવું પડશે. તો આ તો વિદ્યાર્થીઓના અહંકાર તારે બે દોર માથે લઈ ઉઠી જો ઘડવાડ ના હોય બોલ કે હું શું કઈ અરે બે દોર માથે લઈ પોલીસ બોલાવ્યો કૂટ્યો ખાટ પટ પટ અમદાવાદ મહારાજ ને કહ્યું કે જ્ઞાની પુરુષ અહીંયા આવ્યા છે તો મહારાજ ને કહ્યું આપડે બોલાવો અહીંયા આગળ તો બહુ સારું આપણે એમનાથી જવા જવાય એવું નથી એટલે અમને ખબર આપી ત્યાં કહી રહ્યા છે અને પાંચ દસ ની કહેલી એક વાળી કેપ ચડાવતી હોય આટલી બધી પબ્લિક માં મોટા મોટા સ્ટેટ કરે ત્યાં લઈ ગયા આજ જાઓ બધી બેઠેલી ગયા અલૌકિક વાણી ખબરે ને તો કહેવા માટે જરૂર ના હોય આ તો એવું છે ને કે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ ના છોકરાઓ ગ્રેજ્યુએટ માસ્ટર ની પરીક્ષા કરે એ તો થર્ડ સ્ટેન્ડર્ડ છોકરા લાગતો પણ તમારે કોઈ સ્ટેન્ડર્ડ પણ નથી કોઈ એકડિયા પણ નથી અને જ્ઞાની પુરુષ પરીક્ષા કરે આ છતાં અમે કરવા દઈએ અફઘાની બહેન જીવનો જો કરી કલ્યાણ થતું હોય ભૂજતો હોય એવું નથી ના ભૂજતો હોય જે રસ્તે બુજે નહીં તે રસ્તે અમે કરવા દઈએ શું કહ્યું પણ ખરી રીતે કેવી હોવી જોઈએ ખરો વિનય પણ નામ કહેવાય જ્ઞાની પુરુષ ની જેમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ છોકરો ગ્રેજ્યુએટ પરીક્ષા કરે તમારે માત્ર અમલ કરવા છે પણ અમને તમારે પરીક્ષા લેવી પડશે સારી વાત એવો માનીએ કોઈ પણ રીતે બુજે નહી અમે અમે કહ્યું કેટલાક માણસો ના સ્વભાવ છે કે અહીંયા આવે છે ને છતાં પાછળ મારા નામથી બે ચાર માણસો લેવા છે આટલા બધા માણસો એ પાછળ અવરું બોલે શું બોલે બે ચાર માણસો લગભગ 15,000-15,000 માણસો માં બે ચાર માણસો અવરું બોલે છે મને ખબર પડી જાય નહીં બોલે એટલે અહીંયા આવા દર્શન કરવા અમને કહું તથા અવરું બોલજો પણ અહીંયા આવજો શું કહ્યું પણ અહીંયા આવજો તમે દાદા તમે જાણી ગયા અમને શરમા રાખશો જ નહીં તમે અવરું બોલશો પણ અહીંયા આવજો હું એ અવરું જોયા નહીં શું કહ્યું એ અવરું જોયા નહીં પણ અહીંયા આવજો આ જગા રાખજો પણ ટોટા નથી આવે રાખી પડી ગયું અવરું બોલતા નથી અવરું એ પૂર્વનું ભરેલો માર્ગ છે શું છે રૂપિયા થાય ને આ રૂપિયા બહાર જે દેખાય છે પાપા નું બધી પુણ્ય રૂપિયા પાપા નું મંદિર પૂર્ણ પરીક્ષા કરવા દઈએ આવું હોવું જોઈએ પરીક્ષા નો અર્થ શું તમને સમજાયો ને? ફર્સ્ટ સ્ટેન્ડર્ડ નું છોકરું ગ્રેજ્યુએટ ને કે છે અમારે તમારી પરીક્ષા લેવી છે, એના જેવી આ હકીકત છે. એકદમ ચોખ્ખા ઘી લાયા બધું કલકત્તા થી, અને લાખો માં ઘી લાયા, અને પછી બોલ માં જયારે વેચવા મોકલ્યું ચોખ્ખું ઘી કોણ કોણ લેશે? આવું માને જગત કલ્યાણ માટે માર્ગ ઉભો થયેલો છે, આખું ભલન ને કલ્યાણ માટે ઉભો થયેલો, આખું ભલન ને કલ્યાણ માટે નો માર્ગ છે. આ બધા જ માણસો ને શું સાચી ભાવના છે? છોકરા કારણ કે સારદાર વાણી હોય ને ત્યાં બધા લોક સમજી શકે, અને ત્યાં પાક્ષિક વાણી હોય ત્યાં મારી નો માર્ગ જ નથી. કોઈ ધર્મ પ્રમાણ ના દુભાય, કોઈ ધર્મ મુસ્લિમ ધર્મ પ્રમાણ ના દુભાય. હરિમોક્ષ છે, પહેલી ડિગ્રી, બીજી ડિગ્રી, ત્રીજી ડિગ્રી, 360 ડિગ્રી એ મોક્ષ છે. પણ પહેલી 125 ડિગ્રી વાળા અહીંથી અંદર જુએ તો એને જે દેખાય એ 200 ડિગ્રી વાળા શું દેખાય? દરેક પોતાની અપેક્ષા સાચા છે, દરેક પોતપોતાની અપેક્ષા સાચા છે જગત માં, કોઈ ખોટો છે નહીં. અને બધાને કઈ શોર્ટકટ જ છે, બધા મારા થી છેલ્લા નથી, રેડિયસ બધી સરખી છે. શું કહ્યું? પણ આ બધી ડિગ્રી વાળા અહીં ડેવલપ થયા વગર મોક્ષ નથી. ડેવલપ થવું પડશે. 200 ડિગ્રી વાળા જે છે એ લોકો ડેવલપ હારી 300 થઈને પછી 308 થયા પછી મોક્ષ છે. અને જૈનો ડેવલપ થયેલા છે 300 ડિગ્રી ના કહેવાય, અને અંગ્રેજો 200 ડિગ્રી વાળા કહેવાય ફોરી વાળા. પણ એ ડિગ્રી માં છે, આ ડિગ્રી માં છે. તો ગણી ને 125 ડિગ્રી વાળો જે કઈ કહેતો હોય અને 200 વાળો જે કઈ કહેતો